ખોટી છે એને સાચી કરીને શીખાડ્યું એટલે આપડે એ ટકાવારી ભણ્યા. ભગવાન કરવા જીતું બોલીને પણ એને કોઈ મન નું સમાધાન કરી ને દુઃખ ના થાય એવું બતાવવાનું હોય. થયા કરતો હોય તો એનો દોષ છે બધા, પણ એને થતું અમને લટકતું રાખવું સારું નહીં. એટલે આપણે કહે મારા જરા ઓછી બુદ્ધિ જરા ઓછી છે ને તો બધા મારી તારી જોડે કામ કે થઈ જશે એવું કહે ને એટલે ક્યાંય ઘણા નથી કબૂલ કરી દઈશું. શું કે તમારે શું એવું ના કહેવાય કે નહીં તમને સાહેબ તમારા સાહેબ એવું છે કે તમે કેટલું સુવર્ણ લાગે તમે પેલું હરું આવું છે તમે કેટલું સુવર્ણ લાગે મારા પહેલા કરતા એડજસ્ટમેન્ટ આ લઈ જાય. પહેલા કરતા હવે મન માં રહી ગયું છે કે એડજસ્ટ બીજી રીતે લઈ લઉં છે, પણ આવી રીતના કહ્યું નથી કે મારી બુદ્ધિ હોય છે કે આમ એડજસ્ટમેન્ટ બીજું નથી. એક પ્રશ્ન હતો અમારે આવી કઈ કઈ ખરી ગાડી બોલીએ મારે તો આપડે પગે પડ્યા તે વગર નહીં તો તહેવાર ખેંચે. અરે પગે પડે બીજું એવી જાત બોલીએ તારે નથી પગે પડે ત્યાં વધારે ખેંચે અને બીજી વાર હવે આપની કૃપાથી એમ કહીએ ત્યારે જગત નિર્દોષ દેખાય છે માટે અથડામણ થતી નથી. એમને દોષ જ નથી, દોષ બધા મારા છે. રામ રામ ના દોષે બંધાયેલો છે હવે અથડામણ બધા નથી. અને આ જે શક્તિ માગું છું આપણી પાસે કે જગત નિર્દોષ જ દેખાય છે. આપડે તો એટલે આપણે જેને કહ્યું એને ધારેલું હોય ને તો વિચાર્યું સમજાતું નથી. જેમ તમે આ સંસાર સમજો કરાય તેને તેની પણ આપણે બધા સાધન આવી ગયા કરવાનું. હા, ભૂલી નહીં જવાય. બધા મનમાં ભડક બેઠી છે, બીજી બધી ભડક બેઠી છે કે આપના પકડાય છે તો પાર પડાશે કે નહીં, એટલે એની કોઈ કોઈ ભડક રહે છે કે અધ્યક્ષ તો રહી તો નહીં હોય છે. એટલે જે માણસ નદી છે પાર કરતો હોય તો એની ભડક રહે ને કે હું ડૂબી તો નહીં જાઉં, પાર પડું કે નહીં. આપણે આવી બધા સાધન પૂરા આપી દે. પૂતગલ તો આ સંજોગોની રમવાનો હરવાનો જ. આપણે આ બધું મેળવ્યું છે ભૂતગલ ના માધ્યમથી. બધી અત્યારે મેળવી સારો પૂછીએ આવીએ. તમને દેખાય છે બાકી રહ્યું છે. આટલું બધું સરળ છે અને પાંચ વર્ષે બધું આવી જાય. પછી બુદ્ધિ સુધાપૂર કરી શકે ને. બુદ્ધિ બુદ્ધિ એમ કે આમ બાકી છે, આમ કેમ બાકી છે, એવું કહી શકે ને. એવું છે એ સરસ એનો ઘટક છે ને. તો બુદ્ધિ તો મારી બુદ્ધિ તો જરાક જ આપણે એને રજા આપીએ ને કે તમે કેટલી જાતના ફતવા કરે, કેટલી જાતે બોમ્બ મૂકે. બુદ્ધિ તો બહુ હોય ને, બોમ્બ મૂકવાનું છે ને. કરેક્ટ વસ્તુ છે તો બોમ્બ નથી મૂકાયું ને. મને જાત જાતના પેમ્પલેટ બતાવ્યા રહી પણ ચાલે એવું નથી. મન બુદ્ધિ જીત અહંકાર કોઈ નથી ચાલે. આ પાંચ વાક્ય છે ને, તે બધા પાંચ થી એ બધા થી પર છે. અંતસ્કંથી પર સર બરોબર રહે છે કે ખાલી થઈ જશે અને વધવા મળ્યું તો ખાલી થઈ જાય. એથી ખાતી થાય ઘણી ઘણી જ્ઞાન હોય ને સભર જ્ઞાન જોઈએ ને. ઘણા સાધુ દેખાવ મારે તો નહી અજ્ઞાન ઉભો ના થાય એટલા માટે બહુ વિચાર કરે છે બધું કરે, પણ રહે નહીં ને જ્ઞાન હોવું જોઈએ, પદ્ધતિ નું જ્ઞાન હોય, વૈજ્ઞાનિક જ્ઞાન હોવું જોઈએ. એ ચાલે નહીં પોલમ પોલ છે, જે એક અત્યારે ના આવે એક ઘણી વાર ના આવે ને. સાયકોલોજી ગોઠવેલી રહે નહીં કોઈ મશીન બહુ જબરું તમારું બારે મશીન જોવા જાય તો દેખાય જ નહીં, એ તો ખબર છે. પણ આપણી બુદ્ધિ આપણે બાજુએ મૂકી કોઈ સંજોગને જોવા માટે, એના નીરુબેનની સલાહ લીધી સંજોગો આવે પછી નીરુબેન કે એ પ્રમાણે આપણે ચાલ્યા, તો એનું પરિણામ બધી રીતો બિંદુ થઈ એકદમ કરતા હોય તો ટેક પાછી જાય ગયા, અને ઉમદાર હોય તો અહીં બટક બટક બટક કરવાનું. બે ભૂતગળ, ભૂતગળ કોને કહેવાય જે આયા પછી જતું રહે એમને બધું ભૂતગળ. આયા પછી જતું, હા ઉમદાર બિંદુ થઈ તમે કેટલી વાત કરો આયા તો જતું રહે ને, કલાક બે કલાક ત્રણ કલાક એવું ભૂલ થઈ જાય એ બધું ભૂતગળ. ભૂતગળ બધું ભૂતગળ છે રાજી ગંધાર ખગડે કકડે બધા સમજ આવી ના કકડે સમજ આવી ના મજબૂત ધાતુ છે હાજર છે મજબૂત ધાતુ દાદા કઈ કાંઈ તમે સહેલાથી લોકો ઘર બાર પેલા ચાલુ નથી લાગે આગળ દાદા દરબારે વડોદરા માર્ગ આટલો બધો વિકટ હોય તો એ આટલા બધા જ્ઞાનીઓ ક્યાંથી પાક્યા કેવી રીતે જતો હશે? તમે કહો છો કે નિરંતર પ્રવાહ ઘરો જ જાય છે અને નવા આત્મા આયા જ કરે છે નિગોદ માંથી, તો જ્ઞાની એક હોય અને આવો વિકટ માર્ગ હોય ક્વચિત મળતા હોય તો એ નિરંતર પ્રવાહ એટલો બધો થયો ક્યાંથી? જાનવર માં ભૂમિકા તો બહુ મોટી જે પ્રમાણ માં પેલા નીકળે છે ને એ પ્રમાણ માં જ્ઞાનીઓ છે. નિગોદ નથી જેટલા આવે એ પ્રમાણ માં, હા પણ જે પ્રમાણ નીકળે છે એટલા પ્રમાણ જ્ઞાનીઓ છે, વધારે જ્ઞાનીઓ કહ્યું ને. અને પ્રમાણ નીકળવાનું બહુ થોડું છે અને આ તો બહુ મોટું પ્રમાણ છે. બધું કાયદેસર છે, વ્યવસ્થિત છે અને કોઈનો કહેલો કાયદો નથી. પૂછે છે કે આ બધું જગત માં અવળું બધું સહેલું કેમ છે અને સવળું અઘરું કેમ છે? સાચું બોલવું, જો સાચું બોલવું અઘરું છે, જૂઠું બોલવું સહેલું છે. જેટલો જેટલો ખોટો ભાગ છે એ બધો સહેલો છે, ઉસંગ સહેલો છે, મળે. સવળો ભાગ બધો અઘરો, એવું કેમ કુદરત નો એવો કાયદો? પાવાગઢ તો ચડ્યા નથી પણ તે સાચી, એવું પાવાગઢ ની ચઢવાની અઘરો પણ એ ઉતરતી ઉડતું કેમ નહીં? એ ઉતરવાનું સહેલું કયા કાયદાથી એવું પડ્યું? એનું ચઢવાનું જોવા રાખ્યું, એ જ ઉતરવાનું રાખ્યું હોત તો પોતાનું કુવે છે, ધરવું છે, ચડવાનું ચડવાનું છે, ધ્યેય પહોંચવાનું છે. તમારી આનંદ આવે ને મીઠાઈ સારા કરવાનું ભૂલી છે. ભગવાન ભી બડા નહીં હશે ઓર સંસાર કે લીએ પીછે કોઈ છોટા નહીં, સબ બડા, આપ સબ બડા મેરે, સમજે ને? ઓર તો સબ આખા દુનિયા કા મેં શિષ્ય હું, સમજે ને? આપ કોણ શિષ્ય? આપકી આપ શિષ્ય હૈ ને શિષ્ય? જય ગુરુ મહારાજ. और आप किसका शिष्य? महात्मा जी महाराज थे, श्री चतुर्भुज साहेब, डॉक्टर चतुर्भुज साहेब था, ज्ञानी है डॉक्टर चतुर्भुज साहेब, तो ब्रह्मलीन हो गए. हम सब उन्हीं के शिष्य हैं, भाई हैं. હમ તો તુમ્હારા ભી શિષ્ય સમજે ને, તુમ્હારા કોઈ જાણને કા હોય તો પૂછ લો. જ્ઞાની પુરુષ તો વર્લ્ડ કી ઓબ્ઝર્વેટરી બોલા જાતા હૈ, બ્રહ્માંડ મેં જો ચીજ ચલ રહી સબ જાણતા હૈ, વેદમાં નહીં હૈ યે બાત, વેદ મેં હૈ સબ બુદ્ધિ કી બાત હૈ. ક્યા હૈ બુદ્ધિ? બુદ્ધિ કી ઉપર કી બાત હૈ, વેદમાં નહીં, ક્યુંકે ઉસકે લિયે શબ્દ હી નહીં હૈ ને, અવર્ણનીય હૈ. કેસે હૈ? અવર્ણનીય હૈ, इसके लिए शब्द ही नहीं है. फिर वेद की ऊपर की बात ज्ञानी पुरुष बता सकता है. मोक्ष में जाने का विचार होता है कभी? यही मोक्ष है, यही मोक्ष है, यही मोक्ष है. अरे इधर ही होना चाहिए, इधर ही होना चाहिए, हमारा मोक्ष इधर ही हो गया है. और बाबू बीबी ऐसा करके मोक्ष करा दिया है, समझे ना? हो सकता है इधर ही होता है, लड़के के साथ औरत के साथ मोक्ष होता है. और चिंता बिंता नहीं. और उपाधि में समाधि रहना चाहिए. क्या समाधि कहाँ रहना चाहिए? हर नदी की, हर जात की उपाधि हो गई, इससे समाधि कोई जात सबकी समाधि. जैसा लोग जानता है नहीं, ये ऐसी भगवान की बातें ही नहीं है, इससे जुदा है. लोग जो जानता है नहीं वो सब लौकिक है. क्या है? लोग जानता है कि सब भगवान ने बनाया, खोटा नहीं बात है, बात खोटी नहीं है, मगर लोग की दृष्टि से बराबर है, मगर भगवान की बात दृष्टि से नहीं बराबर है. भगवान ऐसा ऐसा करता नहीं, ऐसे है भगवान बनाता, ये बनाया तो अपनी जिम्मेदारी भी इसकी है. भगवान बनाया नहीं, भगवान तो भगवान है, भगवान तो भगवान है, मेहनत भी हमने करने वाला नहीं. द वर्ल्ड इज नॉट क्रिएटेड ऑफ दिस वर्ल्ड एट ऑल. Only scientific circle. हमको वेद बुद्धि नहीं है तो अपना हमने एक ही मानता है, किसी के साथ हमारे जुदा ही नहीं. और भेद बुद्धि है वहाँ तक हम आया तुम है हम. वो भेद बुद्धि से कभी धर्म नहीं हो सकता है. દાદા દરબારે વડોદરા મોક્ષો માર્ગ ના જોડે તો શું થાય છે? આપણા ભક્તો બધા કેટલા ભક્તો બધા ભટક ભટક ભટક ભટક, મોટા મોટા મહાન સંતો ભક્તો બધા ભટક ભટક, જ્યાં સુધી રસ્તો મળે નહી ત્યાં સુધી શું કરે? ઉપર ચડે ને પડે, ચડે ને પડે, ચડે ને પડે, ચડે ને પડે, ભજીઓ તળાય એમ તળાય કરે. કેવું મોક્ષ માર્ગ શુદ્ધ માર્ગ છે. કેવો? શુદ્ધ માર્ગ, જ્યાં કોઈ ચિંતા ના હોય, કોઈ ગરીબ ના હોય, ઉપાધિમાં સમાધિ હોય. ઉપાધિમાં સમાધિ હોય? હા, આ તો એ તો સમાધિમાં સમાધિ ના હોય. મોટા મોટા સંતો સમાધિ હોય છે ને, કે ખાવા પીવા બધું હશે નથી હોતી તો હોય છે, તે ઘમસાણ કરી મૂકે, શું અકળી જાય, અકળે જાય, અકળાય ના અકળાય, અકળાય છે. આથી છે નથી કોઈ વધનાર, નથી ઇન્કમ ટેક્સ, નથી કોનો મોટો અકળાય છું આ બધી નબળીઓ, બધી બધી નબળીઓ અનંત અવતારથી આ કર્યું છે, પણ તે મૂળ કરવાનું તે ના કર્યું. પોતે કોણ છે જાણ્યું નહીં, સ્વરૂપી થયો જ નથી, સ્વરૂપી થયો નથી, પણ સ્વરૂપ ને ભજે તો આ રૂપે સ્વરૂપ ને રસ્તા જે જાય ને તો તે રૂપી માં છે. શેમાં છે? રૂપી માંથી અરૂપી માં જવાનું છે પોતે અરૂપી. પણ એને રોંગ બિલીફ બેઠી છે, હું નારાયણદાસ છું, હું તો મુનિ છું, હું તો મહંત છું, હું તો આચાર્ય છું, બધી રોંગ બિલીફો. હું સંત છું, શું સંત એટલે 500-800 માણસ નો એક 1000 માણસ ઘેતો અને એની ભરા રબારો શું કહ્યું? ટીહી ટીહી કરે ઘેટા પાસે જોડે ને સંત પંત બધું એ બધા રબારી કહેવાય. શું કહેવાય? જ્ઞાની પુરુષ પાસે જ જવું પડશે, જેને જેમ મુક્તિ નું દાન આપે, મોક્ષ નું દાન આપે. આ સંસાર નું તો બધું મોક્ષ નું દાન આપે જોવા જઈએ તો આપણું કલ્યાણ થાય. આ તો અનંત અવતાર થી ભટક ભટક ભટક ભટક ભટક કર્યા અને કોક હરી કરે ઠાકોર ભાઈ ને તો શું થાય? હરી કરે શું થાય? ત્યાં મળે ત્યાં તારે મુહાર શું છે? શું હતો? તું મોટો સંત કહેવાય છું, આટલો મોટો ફેન છે ને મુહાર કાવ્યો નાખ છું, શું છું હોય ના હોય? હા તમે નહીં જઈ લેવા નહીં બહુ જનતા જનતા કાવ્યા નાખ દેલા. આમાં કશું અનંત અવતારથી ભટેક ભટેક કરે આપણા આપણા બધા ભક્તો બધા મોટા મોટા વાહન હજુ ભટકે છે. શું કહે? નથી પાર આવે એવો આનો તો સંસ્થા નો પાર. એનો પાર ક્યારે આવે? કે કોઈ તરણ તારણ પુરુષ હોય ત્યાં આગળ ભેગા થાય તો આગળ કલ્યાણ થઈ ગયું ને આપણું, ત્યાં સહારો મળી ગયો તો થઈ ગયો. અને ત્યાં સહારો લેતો ના આવડ્યો તો માર ખા ખા કરે. પછી સહારો લેતા આવડો છે ને હે? મોક્ષ દાતા પુરુષ મોક્ષ નું દાન આપવા આવ્યા હોય ત્યાં આગળ છે તે પોતાનું લેતા ના આવ્યું પછી ક્યાં ક્યાં ભટકે? કેટલી મહાન પુણ્ય તારે પુરુષ ના દર્શન થાય. એને આપડા આપડા લોકો સાકારી ભગવાન કે છે. શું કે છે? સાકારી ભગવાન. સાકારી ભગવાન જ્યાં નિરાકાર ભગવાન પ્રગટ થઈ ગયેલા છે. જે મંદિરમાં નિરાકાર ભગવાન પ્રગટ થઈ ગયેલા હોય એ મંદિર એ સાકારી ભગવાન કહેવાય. કેવું? સાકારી દેહધારી રૂપે પરમાત્મા. પછી વાત કરજે કરજે બધું પૂછે બધું ખુલાસા પૂછાય. આમ શાસ્ત્રમાં નહીં ચડે, શાસ્ત્રમાં લખ્યું નથી કશું. સમજ પડે ને? શાસ્ત્રમાં આત્મા લખ્યો નથી, ધર્મ લખ્યો છે. મરમ લખ્યો નથી. આ ધર્મ જે લખ્યો છે ને એનો મરમ એમાં લખ્યો નથી. મરમ તો જ્ઞાની પુરુષ પાસે છે. ક્યાં છે? જ્ઞાની પુરુષ પાસે. ધર્મ તો બહુ દાડા વાંચ્યો. અનંત અવતાર થી અનુવાદ કર્યા કરે છે ધર્મ ને ધર્મ. અને જ્યાં સુધી ધર્મ કરે ને ત્યાં સુધી અધર્મ મય પડ્યો હોય. શું હોય? ધર્મ કુશી થાય તે જણો છે ને? અધર્મનું બીજું પાછું આખો દાડો અધર્મ ને ધક્કા મારી મારી કરે કરે. શું કરે? આખો દાડો અધર્મ ને ધક્કા મારી મારી કરે. અધર્મ આવે ને ધક્કો મારી કરી દે. અધર્મ આવે ને ધક્કો મારી કરી દે. કેટલા જણ ધક્કા મારવા પડ્યો? હા દેવું પણ ખોટ છોડી દેવા જેવું નથી. છોડી છૂટાવ્યું નથી. શું કહ્યું? છોડી દઉં. છોડી છૂટાવ્યું નથી, બાંધી બંધાયું નથી. સંદાસ જવાની શક્તિ નથી વર્લ્ડ માં કોઈ પાછો કે જેને સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય. આ તો જયારે અટકે ત્યારે ખબર પડે કે મારી નથી શક્તિ. અરે શક્તિ કંડા જવાની શક્તિ તમે સમજાયું? બાવરિયા જાય નીચે બેસીએ તો તાપમાન શાંતિ લાગે કે ના લાગે? લાગે. કેવું તમ તો ના જુલો ક્યાં બેહે આ જાય ચારે બાજુ સંતો હોવું બફાઈ રહ્યા છે. તેના આધારે દિવસે શો ના આધારે પોતાનું જ્યાં સુધી સ્વરૂપ નું ભાન ના થાય ત્યાં સુધી બફારો કલ્પિત અવસ્થામાં કયું થી રહી શકે માણસ? કલ્પિત અવસ્થામાં ક્યાં સુધી રહી શકે? કોક નો સસરો થયો એ કલ્પિત અવસ્થા, કેટલા દાડા સસરો થશે? પોતાની હારી સસરો થાય શું જેવું ગળું થવું પડે? લોકો માની બેસી રહ્યા છે કે આપડે કુછ છે, બધા હિમાલય માં કેટલાય બાવા બેસી રહ્યા છે, એમને ગધામાં સ્થાની છે. શું કહ્યું? મસ્તાની ના હોય મોક્ષ માર્ગ માં, મસ્તાની હોય નહી. શું હોય? મસ્તાની મન ની કહેવાય. કેની કહેવાય? મન. મન ની ચરબી ઉતારી પડશે ને તો તારું ટપ થઈ જાય. કેવું તારું ઉતરે નહી ના તારે? કેવું ના જાય ને નમસ્કાર કરવા આવે એટલે મનમાં જાણે થઈ ગયું, ચાલે દુકાન સારી ચાલે છે. શું કે છે? અરે હું આ દુકાન માં રખડી મરે છે. લાખ જણ નમસ્કાર કરે ને તો કેતો રહે છે કે હું કોણ છે તપાસ કરી લેજે, નહી તો રખડી મરવાનું. તેતું પડે ને તેતું તમે કઈ રીતે? એટલે આટલા બધા ગુફાઓ કહી ગયેલા, અંધારા ગુફાઓ કહી ગયેલા, બહુ ગુફાઓ કહી ગયેલા. તમે કઈ રીતે? આ બાબર કાકા ને દ્વારા થઈ ગયું તો એમ સંતોષ પામવા જેવું નથી. અનંતરતા સુધી મોટા દેવ લોકો છે, મહેન્દ્ર સુધી ગયેલો છે, મોટા મોટા મહાન મહાન પદ સુધી પ્રાપ્ત થયેલા છે. પણ ચાર વેદે ધારણ કરેલા છે. આ તો વેદ તો એક જ વાર્તા લોકો અત્યારે તો ચાર વેદ ના ધારણ કરનાર રખડી મર્યા છે. કારણ કે ચાર વેદ જ બોલે છે, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. અને શું આત્મા ખરું છે? આ નો વેદ છે. શું છે? તારે વેદવું હજાવજે મારી પાસે. વેદવું હજાવજે વેદવું હોય તમારી પાસે આવજે. પૂછ્યું છે કે આત્મા સ્વરૂપી છે કે અરૂપી છે? એમાં શું આત્મા અરૂપી થઈ જાય શું જોવાળી એમાં આ લોકો બધા કે આત્મા અરૂપી છે અરૂપી જાય એમાં શું જોવાળી આપણને નક્કી શું થાય સાહેબ આત્મા તો બહુ મોટી વસ્તુ છે અરૂપી એકલો નથી બહુ મોટી વસ્તુ છે આપણા લોકો ગીતામાં ચાર અક્ષર કયા પાણી થી પલ રહેવું નથી કે છે શું લખ્યું પાણી થી પીજા એવો નથી કે અગ્નિ થી બળે એવો નથી એમ કહ્યું તમે પડે ને તારે એમાં તો ઘડિયાળે આવ્યા બધા આપણને સમજાય કેવી રીતે એમ પૂછે છે ના સમજાય કરોડ અવતાર થાય તો સમજાય એવું નથી જ્યાં આગળ જ્ઞાની પુરુષી પણ જાય આત્માના દર્શન થયા એવું શું પ્રમાણ એમ એનું પ્રમાણ શું હોય છે એમ પૂછે છે આત્માને દર્શન થયા એનું પ્રમાણ શું હોય છે એમ પ્રમાણ કોને જોતા આવડે છે કોઈ જોતા આવડે તેમ તે લાવ માલતા આખા હિન્દુસ્તાન માં જોતા કોઈને આવડે એવું હોય એવો કોઈ પુરુષ તે લાવ નમસ્કાર કરવા જેવો કહેવાય જેને સમાજ જોતા આવડે એટલે બહુ મોટો કહેવાય ભગવાન થી મોટો કહેવાય શું કહ્યું આ પ્રમાણ ના જોવા વાળા ઘરે ખીચડી ખાતો આવડતી નથી લોકોને તો ઘરે ખીચડી ખાતો આવડતી નથી એ પ્રમાણ ના જોવા વાળા ખીચડી ખાતા નથી આવડતી ખીચડી કેમ ખાઈ ને આવડતી અને ચંદ્ર મોટા મોટા પ્રમાણ થર્મોમીટર જેવી વાતો કરે થર્મોમીટર પોતે થર્મોમીટર ના થયું પરમાત્મા અને તમે જેને આત્મા માનો છો ને એ તો મશીન છે અરૂપી મશીન છે કેવું છે અરૂપી મશીન છે તમે જેના આત્મા માં છે આત્મા એવો ભાઈ છે ને આ આત્મા માને છે ને હિન્દુ સારા લોકો આ સાધુ થઈ ના સાધુ કરોડ ભવન નહીં થાય બધી વાર રસ્તે કેમ બધી પડે આત્મા તો એવો નથી કેવું છે આત્મા અચળ છે શું છે આ તો સતન ને બધે છે જગત આખી શું જગત ત્યારે બધે છે કોને બધે છે સતન ને આત્મા જાણે છે તેને માને છે સતન ને આત્મા જાણે છે સતર એટલે આ બધું હાલે છે હાલે છે ને બધું બોલે છે ને એ આત્મા જાણે છે તે આત્મા નથી તેઓ આત્મા તો અચર છે આત્મા જે ક્રિયા કરે છે કોઈ ના જોયા ના આવે છે આ તો બધું મશીન છે આ તો અધ્યાય કરે છે વાંચે છે વાંચે છે બધું મશીન કેવું સંત પુરુષ મશીન અને પેલો પૂજા કરનારો મશીન તમે કહ્યું સંત પુરુષો મશીન કહેવાય અને પૂજા કરનાર મશીન બોલો ચારે પારા પણ છતાં ચારે રસ્તે જાય તેના કરતા ચારે રસ્તે ગયો છે કઈક ધર્મ આગળ વધતો કઈક ધર્મ પામે કર્યો ધર્મ પામે તો સંસારમાં હારી ચીજો ભલે ખાવા પીવા પડે અડચણ ના પડે જય સચિરામ સચિદારામ દેખાય જયારે લોકો ને કશું એક બે દોષ દેખાતા હોય દેખાતા તમે તમારા દોષ જાણો બેઠા તમારા દોષ જાણો કીર્તન જાણો તમે આરોપી તમે જજ તમે અને વકીલ તમે કીર્તન દોષ કરી કાઢો ઘડે બે ચાર દેખાય તમે જડે કેટલા બધા જડે સમજી સમજીને જ કર્યું છે વગર સમજણે નથી કર્યું સમજવાનું તમે કોણ છે શું સમજવાના તમે પછી અહીં આવીએ છીએ તમે કોણ છે? પોતાનું કોણ છે દેખાડો ના ભાઈ ત્યાં સુધી પોતે સમજે એનો અર્થ છે પ્રકૃતિ પ્રકૃતિ જેમ નશા છે નાશે છે અને પોતે કઠણ નાશે છે મહાન થયા એટલે અમારા જેવા બધા મનમાં માની ગયા હું કઈ કઈ છું સંદાસ જતા નથી આવડતું હિન્દુસ્તાન એક મહંત ને સંદાસ જતા નથી આવડતું હા તો ઉજ્જડ ગામમાં એરંડા બધા ચાલ્યા નહીં ચાલ્યા બધા એરંડા બધા હવે જ્ઞાનીઓ પાસે શું કહ્યું બધા ઉજ્જડ ગામ હતું એરંડો હતો એરંડા મોટા મોટો બધા તમે સમજ પડે ને જયારે જ્ઞાનીઓ પાસે અજવાળું થઈ જાય પછી કઈ આ ચાલે કે પોલ આ પોલ નથી ખોટું નથી પણ લક્ષી ના પડાય એટલા માટે ટેકા દીધેલા છે શું દીધું છે અલગાચાર્ય નહીં પુષ્ટિ માર્ગ લીધો પુષ્ટિ દીધી ટકી રહ્યું થયું થયું બધા ટેકા દીધા છે બધા સંતો એ ટેકા દીધા છે બધા આદિપુરુષે ખોટા નથી માણસો પણ એ પોતે પ્રકૃતિ આધીન છે એ વલ્ભાચાર્ય જ પોતાના પ્રકૃતિ ને આધીન હતા તેમાં હતા એ તમને સમજાય ના ના સમજાય મને કહો એમ વાંધો નથી આપણે વાતચીત કરવા વાંધો નહીં બધી વાતચીત થઈ જાય એટલે પ્રકૃતિ ને આધીન બધા હતા પણ આ ટેકા દીધા પબ્લિક ને લક્ષી ના પડે પણ જયારે જ્ઞાની પુરુષ થાય ને અજવાળું થાય ને તારા અંધારા તો ના ચાલે છે અંધારા ની ડુંગળી નો જગત ની સ્લાઈસ પાડે તો ભાઈ અજવાળા વાળી નીકળે કોઈ એ સમજાય અંધારી ડુંગળી અજ્યા ગરમ ડુંગળી હોય કાપી તો મારી અજવાળું નીકળે આ તો દોષ પોતાનો નહીં દેખાતો ખબર દોષ દેખાવો હેડી વાત નથી આ પોતે આરોપી પોતે જજ અને પોતે વકીલ બોલો દોષ ફરી કાઢે ખરો ના આવે ને તમે આપણે સભ્ય એવી વાત માઇન્ડ પોતે જજ છે પોતે વકીલ ઉપર ગુરુ હોય તો કે તમે દોષ કર્યો પણ પોતાની જાતે લેવાનું હોય ત્યારે રાખ્યો ભાઈ ચાલશે આપણે ગપ્પા મારીએ ગપ્પા મારીએ કયું ચાલશે આત્મા આ લોકો જે સમજ્યા છે ને તેઓ આત્મા છે નહીં ટેમ્પરરી આત્મા ના આત્મા માની બેઠા એ માની બેઠા એમ ધારો ભરે ને આપણે પિત્તળ ને હુડું માની ને આપણે તમે અહીં મૂકી રાખીએ જયારે વેચવા જાય ખબર પડે નાની પુરુષ કહેલો વેચવા જઈએ નાખી દઈ સર અમાનો હા પિત્તળ છે આ તો હુડું દેખાય પિત્તળ એના જેવું બપિંગ કરેલું પણ એને ગુણધર્મ જોશે કે ના જોઈએ આત્મા પોતે જ સમાધિ સ્વરૂપ છે પોતે જ લોક સ્વરૂપ છે પોતે જ છે તે પરમાત્મા છે બધી રીતે પોતે જ છે બધા પૂછે છે કે ભજન કરવાની શી જરૂર છે ભજન કરવાની જરૂર શી છે આત્મા પોતે સ્વયં છે તો ભજન કોનું કરવાનું આત્મા પોતે સ્વયં છે તો પછી ભજન કોનું કરવાનું પોતે સ્વયં થઈ જાય કરવાનું ના રહ્યું પોતે સ્વયં થઈ જાય પછી કરવાનું ના રહે પણ થઈ ગયો ના હોય ને તો અહીંથી જેટલા ગયા એટલા પાછા આવવું પડે ને અહીંથી જેટલા આઠસો બે વેળા ગયા હોય તો પાછા આવવું પડે ને આવું પડે આવવું પડે હે પછી આયા પછી નહીં આયા પછી ના કરે અમારે કરવાનું ના હોય અમારે કંઈક બધે બધું કોઈ કરવાનું હોય પણ આ બધાને કરવું પડે ને આમ ભટકવા આમ દોડાતા આમ દોડાતા એમ જ વેસ નથી કોઈ બધી પ્રકૃતિ એને થયા છે શું કરી છે આ પ્રકૃતિ બધાને પરણે નતા આવે છે અને પોતાની જાતને માની ગયા કે કંઈ છું હું કંઈ છું હું કંઈ છું હું કંઈ છું